જન્મમાં જોડાઈએ. શ્રીવાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સ્થિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિરાજો શુભ શાંત આ હૃદયમાં કલ્યાણકારી હરિ છોજી અક્ષર ધામનાયધિપતિ પ્રત્યક્ષ સર્વોપરિ સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહતણુ તો તે દુઃખ જાય પરુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. મદન મોહનજી મહારાજની જય. જેમની પ્રકૃતિના વિલાસ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે એવા ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણ તમામ સાધુતા ગુણોએ યુક્ત જેમનું જીવન હતું ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી ભરપૂર એવા અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અહંકાર રહિત કામ ક્રોધ લોભ મોહ જીત એવા આપણા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સત્સંગ માટે જેઓએ પોતાના તનને ચંદનની પેઠે ઘસી નાખ્યું છે એવા પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી ઉપરાંત મંચસ્થ વિરાજિત તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો, શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર એવા કલ્યાણજી બાપા કામલિયા એમની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈ, એમના દીકરા મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ ઇત્યાદિ યજમાન પરિવાર ભક્તજનો પ્રત્યક્ષ રૂપે અને ઓનલાઈન અત્યારે કથાનું શ્રવણ કરવા પધારેલા તમામ ભાવિક ભક્તજનો, ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે સમુદ્ર મંથનની કથાનું શ્રવણ કરી રહ્યા હતા. જેમાં આપણે એક પ્રસંગની વાત કરી હતી કે સંતો ખંભાત પધાર્યા, પટેલના ઘરવાળા એમણે ગારવાળું પોતું કરીને સંતોને માર્યું. સંતોએ એ પોતાને ધોઈ વાટો બનાવી મહારાજની આરતી ઉતારી. એ મહિલાનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ તેડવા માટે આવ્યા. અહીંયા એક પ્રશ્ન થાય કે ઇન્દ્ર મહારાજાએ દુર્વાસા ઋષિનું સન્માન ન થયું, સામું ન જોયું અને દુર્વાસા ઋષિએ શાપ આપ્યો, એ ઉપરથી આપણને એવો ખ્યાલ આવે કે સંતનો દ્રોહ ક્યારેય કરવો જોઈએ નહીં. સંતનું અપમાન કરવું, એનો દ્રોહ કરવો એ મહા આપત્તિને આમંત્રણ આપવા જેવું છે. અને આ બાજુ જોઈએ તો ભગવાનને વરેલા એવા નંદ સંતો, એમનો દ્રોહ કર્યો તો અક્ષરધામની પ્રાપ્તિ થઈ, આવું કેમ નહીં? દુર્વાસા ઋષિ પોતે ભગવાનને વરેલા હતા, એમના એક એક રોમમાં ભગવાનનો વાસ હતો. અને જો એવું ન હોય તો 60,000 ગોપીઓ જ્યારે થાળ ધરાવે અને દુર્વાસા ઋષિ એમ કહે કે અમે સદા ઉપવાસી છે એમ કહેજો, યમુનાજી માર્ગ દેશે ને યમુનાજી માર્ગ આપે, નહીતર તો નદી એ ચૈતન્ય રૂપ છે, મૂર્તિમાન છે, પરંતુ એ વખતે તો પ્રકૃતિને પણ ખ્યાલ આવી જાય કે આ ભગવાનને વરેલા છે એવા દુર્વાસા ઋષિ સમર્થ હતા. બરાબર, સમાધાન એવું છે કે દુર્વાસા ઋષિ એ ભગવાનને વરેલા હતા. ઇન્દ્ર મહારાજાને જ્યારે એમણે જોયા ત્યારે અત્યંત વિષયમાં લોલુપ થયેલા જોઈને દુર્વાસા ઋષિને દયા આવી ગઈ કે ત્રિલોકીના અધિપતિ ભગવાને એમને કૃપા કરીને ત્રિલોકીનું રાજ્ય કરવા માટે આપ્યું. યથા રાજા તથા પ્રજા, જો એક રાજા આવું આચરણ કરશે, હું એને અત્યારે સમજાવવા માટે આવ્યો છું કે ભગવાન સાથે સંબંધ કરો, મારી સામું પણ જોતા નથી, એટલા વિષયમાં ડૂબી ગયા છે કે ભગવાનનું સ્મરણ પણ કરતા નથી, એટલે દુર્વાસા ઋષિએ જે ક્રોધ કર્યો એ એમનું હિત કરનારો હતો. સમુદ્ર મંથન કર્યું, કેટલી વખત ભગવાનના દર્શન થયા, કેટલી વખત ભગવાનના દર્શન થયા, ભગવાનના શરણે ગયા. દુર્વાસા ઋષિનો જે ક્રોધ એ સૌ કોઈનું હિત કરનારો છે. આ લોકની અંદર જે અવળા ચાલતા હોય, સીધા માર્ગે ચાલે એટલે એમને રાખ્યો છે, રાખવો છે એટલે રહ્યો છે, બાકી છે નહીં, એ ભગવાનને વરેલા હતા. એટલે એમણે ક્રોધ કર્યો તો પણ એમનું હિત થયું. અને આ બાજુ નંદ સંતો, એમને મહારાજે ક્ષમા નામનો ધર્મ આપ્યો છે. નંદ સંતોએ ક્ષમા કરી અને ક્ષમા દ્વારા પણ જીવનું હિત કર્યું. ગાલિદાનમ તાડનમ ચ कृतं कुमति भीर्जने क्षन्तव्यमेव सर्वेषां चिंतनीयं हितं जते। कोई गाळो आपे, कोई गमे एटला मार मारे, छता पण सहन करवू अने सहन कर्या बाद पण એ જીવનું હિત કઈ રીતે થાય એવું ચિંતન કરવું, આવી આજ્ઞા મહારાજે સંતોને આપી છે। એટલે બંને બાજુ હિત છે, કોઈ સંત એ ક્રોધ કરે જીવ ઉપર તો પણ એનું હિત જ છે, ફેર એટલો પડે કે એમાં જીવને સહન કરવું પડે, અને ક્ષમા ધર્મ રાખે સંતો તો પણ એમાં હિત છે, એમાં સહન ન કરવું પડે। બરાબર, તો વળી પાછો આપણને પ્રશ્ન થાય કે ભાઈ માંસ ભક્ષણની પ્રવૃત્તિ જે લોકો કરવા લાગ્યા એમાં હિત કઈ રીતે થયું, કેટલો બધો અધર્મ વ્યાપી ગયો એમાં હિત કઈ રીતે થયું। તો આપણું જે જીવન છે એમાં બાળપણમાં નાના હોય ત્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે પરીક્ષા લે છે કે નહીં, બધા અભ્યાસક્રમ પૂરો થાય એટલે પરીક્ષા આવે, એમ આપણું જે જીવન છે એના દ્વારા ભગવાન આપણી પરીક્ષા કરે છે। અને જીવનનું પેપર એવું છે કે જેના માટે કોઈ પણ બ્લુ પ્રિન્ટ આપવામાં નથી આવતી, પેપરની રૂપરેખા કેવી હશે એ પણ નહીં, બાકી ભગવાન પરીક્ષા બધાની કરે છે। એ વખતે ભગવાને બધાની પરીક્ષા કરી કે જો આ પેપરની અંદર પાસ થઈ જાય બધાય, મૃત્યુ આવવા છતાં પણ એ વખતે કેટલાય મહર્ષિઓ એવા હતા કે જેમણે માંસનું ભક્ષણ નહોતું કર્યું, અને એવા એકાંતિક ભગવાનના ભક્તોએ એ વખતે મુક્તિને પામી ગયા હતા। આ પૃથ્વી ઉપર રહેલા જીવો એ બધાએ જો પણ માંસનું ભક્ષણ ન કર્યું હોત તો એ બધાનો પણ મુક્તિ થઈ જાત, એટલે બધાનું હિત જ હતું। પરંતુ ભૂખનું દુઃખ સહન ન થયું, ધર્મનો ત્યાગ કરી દીધો, એટલા માટે એમનું અકલ્યાણ થયું। માત્ર એટલું જ નહીં, પોતે જે કાંઈ શાસ્ત્રમાં ઊંધા અવળા અર્થો કરીને જે પણ કાંઈ પોતે સમજાતા એવું જ બીજાને સમજાવ્યું, એટલા માટે પાછળના જીવોનું હતું, એ જેટલું પાપ કરે એ બધા પાપના ભાગીદાર પણ આગળવાળા જેવોએ ઊંધું પ્રવર્તન કર્યું શરૂ એ બધાને લાગ્યું। અત્યારે જે ઇન્દ્ર મહારાજા રાજ કરે છે એ આપણા ભાગમાં એવા કહેવાય, આપણે એમની સાથે કંઈક ઋણ હશે એટલા માટે અત્યારે સાતમો મન્વંતર એટલે કે સાતમા ઇન્દ્ર જે રાજ કરે છે એમની સાથે આપણે કંઈક ઋણાનુબંધ હશે એટલા માટે એ આપણી ઉપર રાજ કરે છે। એમ એ વખતે જેટલા પણ કાંઈ લોકો ત્રિલોકીની અંદર હતા, દેવો દાનવો મનુષ્યો, એ બધાને જ જે ત્રિલોકીના અધિપતિ ઇન્દ્ર મહારાજા રાજ કરતા હતા એમની સાથે ઋણાનું બંધ હતું, એટલે ઇન્દ્ર મહારાજાને સજા થઈ તો બધાનું પ્રારબ્ધ કર્મ એટલું બધું નબળું કહેવાય કે એમને એવા ઇન્દ્ર મહારાજાની પ્રાપ્તિ થઈ, એટલે અંતે વાહક ભગવાનનો નહીં બધાનું જે પ્રારબ્ધ હતું એ જ એવું હતું। એટલે બંને રીતે કોઈ સંત એ ક્રોધ કરે તો એમાં પણ જીવનું હિત છે, એમાં જીવને સહન કરવું પડે, અને સંત ક્ષમા ધર્મ રાખે તો એમાં પણ જીવનું હિત જ છે। દેવોને દાનવો સમુદ્ર મંથન કરવા લાગ્યા, 11 જેટલા રત્નો નીકળ્યા, એની વહેંચણી થઈ, 12મા રત્ન તરીકે લક્ષ્મીજી પ્રગટ થયા। સમુદ્રએ એમને પોતાના દીકરી તરીકે સ્વીકાર કર્યો, એક સુવર્ણ સિંહાસન હતું એની અંદર વિરાજમાન કર્યા, અમૃતનું મંથન કરવા માટે ફરીથી પુનઃ દેવો અને દાનવો તૈયાર થયા। 13મા અને 14મા રત્ન તરીકે ભગવાને એમનો સાથ આપ્યો, ભગવાન પોતે સમુદ્ર મંથન કરવા લાગ્યા, અને એ વખતે 13મા અને 14મા રત્ન તરીકે ધન્વંતરી ભગવાન અને અમૃત નીકળ્યું છે। ધન્વંતરી ભગવાન તરત જ એ અમૃત સુવર્ણના કુંભની અંદર અમૃત ભરેલું હતું એ કુંભને લઈ લક્ષ્મીજી તરફ ગયા, નજીક ગયા, દેવો અને દાનવો ઉત્પ્રેક્ષા કરતા, એટલે કે અલગ અલગ પ્રકારની કલ્પનાઓ કરતા જોવા લાગ્યા કે આ કોણ હશે, એમના હાથમાં શું છે, એમના હાથમાં જે સુવર્ણ કુંભ અત્યારે આપણને દેખાય છે એની અંદર શું છે. આમ કલ્પના કરતા કરતા દાનવોને વિચાર આવી ગયો, એમને થોડી ખબર પડી ગઈ કે આ જે હોય તે પણ એમની પાસે જે સુવર્ણ કુંભ છે એમાં અમૃત ભરેલું છે. એટલે તરત જ દેવોના ભાગમાં આવે એ પહેલા બળવાન અસુરો, દોડવામાં અતિશય માહેર એવા અસુરો ધન્વંતરી ભગવાન પાસે ગયા, અમૃતનો કુંભ લીધો અને તરત જ ત્યાંથી નાસી ગયા. પાછળ બીજા જે ઓછા શક્તિવાળા અસુરો હતા એ એમની પાછળ ભાગવા લાગ્યા અને પાછળના અસુરો એ આગળના અસુરોને પહોંચી શકે એમ નહોતા, થોડીક શક્તિ ઓછી હતી, એટલે એ બધાને નીતિ વચનોથી સમજાવવા લાગ્યા કે હે દૈત્યેન્દ્રો, ધર્મ પારાયણ એવા તમારે ક્યારે પણ અધર્મ ન કરવો જોઈએ. અધર્મ શું? તો કે અત્યારે દેવતાઓએ પણ આપણા સરખી મહેનત કરી છે, દેવતાઓ આપણો જેટલો અધિકાર અમૃત ઉપર છે એટલો જ અધિકાર દેવતાઓનો પણ છે, માટે બંનેને સરખા ભાગે આવે એ રીતે વહેંચીને એનું પાન કરવું જોઈએ. અત્યારે તમે જે આ ભાગીને એકલા અમૃત પાન કરવાની ઈચ્છા કરો છો એ અધર્મ છે, માટે એનો ત્યાગ કરો. પાછળવાળા હતા એ બધાને એમ હતું કે જો આ એકલા પાન કરી જશે ને તો આપણા ભાગમાં નહીં આવે, એટલે એવું કહેતા હતા. આગળવાળા જે અસુરો હતા એમણે તો એક પણ પ્રકારના આમના નીતિ વચનો હતા એમને ગણકાર્યા જ નહીં અને અત્યંત વેગથી દૂર જતા રહ્યા અને ત્યાં પણ ખેંચતાણ કરવા લાગ્યા. અરે પેલા મારો વારો છે, મને પીવા દો. અરે તું નહીં, હું. અરે ના ના, તું નહીં, મને પીવા દે, આ અમૃત ઉપર મારો અધિકાર છે. સમુદ્ર મંથન વખતે મેં થોડુંક વધારે બળ કર્યું હતું એટલે અમૃત નીકળ્યું છે. અરે તમે બધા હટી જાઓ, મારો વારો છે. આમ ખેંચતાણ કરવા લાગ્યા. અમૃત મળે છે તો પણ પી શકતા નથી, કેમ? ખેંચા ખેંચી. આ લોકની અંદર પણ અઢળક સંપત્તિ મળે, તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોય, એક પણ પ્રકારની ખામી ન હોય તો પણ રાત્રે સુવા માટે ઊંઘની ગોળી લેવી પડે, કારણ ખેંચા ખેંચી. અહમ પૂર્વમ ન ત્વમ, હું પહેલા પી લઉં, મારાથી આગળ કોઈ હોવું ન જોઈએ. અને આ ખેંચા ખેંચીની અંદર મોક્ષ આપનારા, અમૃત પદ આપનારા એવા અમૃત સ્વરૂપ ભગવાનને લોકો ભૂલી જાય છે. પરમાત્માનું કોઈ સ્મરણ કરી શકતું નથી, કારણ કે ખેંચા ખેંચી. દેવતાઓ તો એ અમૃતનો કુંભ લેવા માટે અસમર્થ હતા, અશક્તિશાળી હતા, એટલે શરણમ પ્રાપુહુ અચ્યુતમ. અમૃતનું પાન કર્યા વિના પણ દાનવોએ દેવોને મારી નાખવા માટે સમર્થ હતા, એટલે બધા જ દેવો એ ભગવાન પાસે આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રાહી પ્રાહી જગન્નાથ નષ્ટમ સર્વસ્વમેવ ન દૈત્યેરહુતા સુધા સર્વાકા ગતિર્નો ભવિષ્યતિ. હે પ્રભુ, તમે તો આ સમગ્ર જગતના નાથ છો, દુઃખી એવા અમારું તમે પ્રાહી પ્રાહી કહેતા કે રક્ષણ કરો. અમારું સર્વસ્વ અત્યારે નષ્ટ થઈ ગયું છે, દૈત્યો એ સાથે મળીને અમૃત એને હરી ગયા છે, અમારી શું ગતિ થશે પ્રભુ? અમૃત પાન કર્યા વિના પણ એ દાનવો અમને મારવા માટે સમર્થ હતા, એ અમૃતનું પાન કરશે તો અમારી ભયંકર દુર્દશા આવશે. હે પ્રભુ, તમે અમારું રક્ષણ કરો. ભગવાનના એક સાચા શરણાગત જીવ તરીકે, એક સાચા ભક્ત તરીકે આપણું કેવું લક્ષણ હોવું જોઈએ એ દેવતાઓ પાસેથી શીખવા મળે છે. વર્તાલના પાંચમા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનનો દ્રઢ આશ્રય જેને હોય એના કેવા લક્ષણ હોય. મહારાજ કહે, પહેલું, મહાપ્રલય જેવો દુઃખ આવી પડે. આગળની કથાનું જે આપણે શ્રવણ કરીશું એમાં મહાપ્રલય વખતે જીવોને કેવા દુઃખ ભોગવવા પડે છે એનું વર્ણન આવશે. મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાના કરનારા ભગવાન વિના બીજા કોઈને ન જાણે. બીજું, પોતાને જે પણ કાંઈ સુખ જોઈતું હોય એ પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજા કોઈને સુખદાયી ન જાણે. ત્રીજું, મહારાજે કહ્યું કે પ્રભુની જેમ મરજી હોય એ જ પ્રમાણે વર્તે, એટલે કે પ્રભુની મરજી વિના વિરુદ્ધ પણ ન વર્તે. આનુકૂલ્યસ્ય સંકલ્પઃ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ ગોપતૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યમ. આનુકૂલ્યસ્ય સંકલ્પ, ભગવાનની મરજી પ્રમાણે જ સદાય દ્રઢ આશ્રિત હોય એનું વર્તન હોય. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, ભગવાનને પ્રતિકૂળ હોય, ભગવાનની મરજી ન હોય એ પ્રમાણે ક્યારેય પણ દ્રઢ આશ્રિતોએ આચરણ ન કરે. ગોપતૃત્વ વર્ણમ, ભગવાન એક પોતાના જે ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એની જ પસંદગી, એનો જ દ્રઢ આશરો, અને રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ, એ ભગવાન મારું રક્ષણ કરશે, કરશે અને કરશે જ, આવો દ્રઢ વિશ્વાસ અને આત્મનિક્ષેપ, પોતાનો જે આત્મા એને સંપૂર્ણપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવો, આ દ્રઢ આશ્રિતના લક્ષણો છે. એ બધા જ લક્ષણો અત્યારે દેવોની અંદર જોવા મળે છે. મહાપ્રલય જેવું દુઃખ આવી પડ્યું તરત જ શરણમ પ્રાપુઃ અચ્યુતમ. ભગવાન વ્યાસજી લખે છે કે શરણમ, એક સાચો શરણાગત જે રીતે શરણે જવો જોઈએ એ રીતે દેવતાઓ ભગવાનને શરણે થયા છે. ચોખે ચોખ્ખું દેવતાઓએ સ્પષ્ટ ભાષામાં ભગવાનને કહ્યું કે ભગવાન તમે અમારી રક્ષા કરો, અમે સકામ છીએ, અમે માગવા આવ્યા છીએ. કે અમારે શું જોઈએ છીએ? અમૃત જોઈએ છીએ, તમે અમારી રક્ષા કરો. અને દેવતાઓને પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન મારું રક્ષણ કરશે, એટલે અત્યારે દેવતાઓ એ સંપૂર્ણપણે ભગવાનના શરણાગત જીવ છે. આપણે પણ સકામ હોઈએ તો ભગવાનને આગળ એવું કહેવું કે ભગવાન હું સકામ છું, હું નિષ્કામ નથી. નિષ્કામ ભક્તનો મહિમા ખૂબ મોટો છે, પણ હજી આપણામાં એવું સામર્થ્ય ન હોય તો મહારાજને એવું કહેવું જોઈએ કે મહારાજ અમે સકામ છીએ. કોરોના થયો છે, તાવ આવ્યો છે, બીમાર છીએ માટે તમારી પાસે આવ્યા છીએ, પ્રભુ તમે રક્ષા કરો. હા, એટલું છે કે તમને મૂકીને અમે બીજે ક્યાંય જતા નથી, દોરો ધાગો અમે કરાવતા નથી, તમારી પાસે આવ્યા છીએ કારણ કે અમે તમારા છીએ, વયમ ત્વદીયા, હે પ્રભુ રક્ષણ કરો. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી. દેવતાઓના દીન વચનો સાંભળીને સદાયને માટે પોતાના દ્રઢ આશ્રિતનું રક્ષણ કરવું, એ રૂપ જે વ્રત, એમાંથી ક્યારેય ચ્યુત નહીં થનારા એવા અચ્યુત એવા ભગવાન, પોતાના ભક્તોનું કાર્ય કરવા માટે તત્પર એવા ભગવાન, એમણે દેવતાઓને મધુરા સ્વરે આશ્વાસન આપ્યું, મા ભેષ્ટ, તમે જરા પણ ડરો નહીં. આશ્વાસન આપીને ભગવાને કહ્યું કે હવે દાનવો પાસેથી અમે પોતે જઈએ અને પોતે જ અમૃતનો કુંભ લાવીએ છીએ, માટે જરા પણ ચિંતા ન કરો. સ્ત્રી રૂપમ અદ્ભુતમ ધૃત્વા સર્વલોક વિમોહનમ દૈત્યાંતિકમુપાગત્ય ચક્રે કંદુક ખેલનમ. ભગવાન કેવા છે તો એક ક્ષણની અંદર અલગ અલગ પ્રકારના વિચિત્ર અનંત રૂપોને ધરવા માટે સમર્થ એવા ભગવાન, એમણે તમામ લોકોને મોહ ઉપજાવે એવું મોહિની રૂપ ધારણ કર્યું છે. એક ભક્તની ભાવનાને પૂર્ણ કરવા માટે ભગવાન શું શું ન કરે, બધું જ કરે. ભગવાને અદ્ભુત અલૌકિક અનુપમ અપૂર્વ એવું મોહિની રૂપ ધારણ કર્યું, દૈત્યોની પાસે આવ્યા અને કઈ રીતે આવ્યા, કંદુક ખેલનમ ચક્રે. કંદુક એટલે કે દડો થાય, દડો ઉછાળતા, દડાને ઉછાળીને ગ્રહણ કરવો, ફેંકવો, અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા કરતા ભગવાન દૈત્યો પાસે આવ્યા. અને એક વાર જોવા માત્રથી જ બધા જ દેવ દાનવો હતા, દાનવો પાસે આવ્યા અને બધા જ દાનવો મોહિતા. તરત જ ભગવાનનું રૂપ એવું હતું કે મોહિત થઈ ગયા. કામ વિહવલા, કામથી વિહવળ થયા. પોતે જે પણ કાંઈ અમૃતનો કુંભ લેવા માટે ખેંચતાણ કરતા હતા એનો ત્યાગ કરીને ભગવાન કે જેમણે મોહિનીનું રૂપ ધારણ કર્યું છે એમના પ્રત્યે કહેવા લાગ્યા, હે ભદ્રે, હે કલ્યાણ મૂર્તિ, ઇમમ સુધા કુંભમ ગૃહીત્વા ત્વમ નહ વિભજ્ય. આ અમૃત કુંભને તમે ગ્રહણ કરો અને કશ્યપ પ્રજાપતિ એક જ પિતાના પુત્રો એવા અમારા સૌ કોઈ અસુરો એમને સરખા ભાગે વહેંચી અને અમૃત પાન કરાવો. મોહ પામેલો વ્યક્તિ શું કરે છે, શું બોલે છે એનું કાંઈ એમને ભાન હોતું નથી. અસુરો પણ આજે ભાન ભૂલ્યા છે અને ભગવાન તો અમૃતનો કુંભ લેવા માટે જ રૂપ ધારણ કર્યું હતું, પણ અહીંયા લખ્યું કે અનિચ્છંત્યા. ભગવાનને અમૃતનો કુંભ લેવાની ઈચ્છા ન હતી, છતાં પણ મોહિની રૂપ ધરનાર ભગવાનને પરાણે અસુરોએ આ અમૃતનો કુંભ આપ્યો છે. શા માટે ઈચ્છા નહોતી? તો કે ભગવાને મનમાં એવું નક્કી કર્યું હશે કે દૈત્યો સામેથી જો અમૃતનો કુંભ આવે ને તો જ લેવો, નહીતર લેવો નહીં અને આપ્યો. ભગવાને કહ્યું કે મમ વિશ્રમવા ન કાર્ય. ભગવાને કીધું કે મારો વિશ્વાસ તમે જરા પણ કરતા નહીં, કારણ કે અહમ સ્વૈરિણી, પોતાની ઈચ્છા અનુસાર વર્તનારી હું નારી જાતિ છું, માટે મારો જરા પણ વિશ્વાસ નહીં કરતા. તમને એવી ઈચ્છા છે કે અમને બધાને સરખા ભાગે વહેંચે તો એ રહેવા દેજો, હું મારી ઈચ્છા આવશે એ પ્રમાણે તમને અમૃતનું પાન કરાવીશ, નહીં કે તમારી ઈચ્છા અનુસાર, માટે તમે શું કર્યું છે વહ અકાર્યમ કૃતમ, તમે ન કરવાનું કર્યું છે આ અમૃતનો કુંભ આપી. હજી હું કહું છું કે મારી પાસેથી અમૃતનો કુંભ લેવો હોય તો લઈ લો, પણ અસુરોએ કહ્યું યથેષ્ટમ કુરુ, તમારી ઈચ્છા હોય એ પ્રમાણે કરો. ભગવાનને થયું કે જે જોઈતું તું એ મળી ગયું. મોહિની સ્વરૂપ ધરનાર ભગવાને દૈત્યોને પૂછ્યું કે વાંધો નહીં, હું અમૃતનું પાન કરાવીશ, પણ શું આ અમૃત એ તમારા એકલાના પ્રયાસથી તમને મળ્યું છે? તો કે નહીં, દેવોએ પણ સરખો પ્રયત્ન કર્યો છે, તો એમને પણ મળવું જોઈએ. એમ કરો, ક્ષીર સમુદ્રના કિનારે બધા પંક્તિબદ્ધ બેસી જાઓ, અમે તમને અમારા હાથથી અમૃતનું પાન કરાવીએ. ભગવાનના આ વચનો સાંભળી દેવો દાનવોએ પોતપોતાની પંક્તિમાં બેસવા માટે તરત પ્રયત્ન કરવા લાગ્યા. કઈ રીતે ફટાફટ બેસી જવાય એ રીતે ઉતાવળથી બધા પંક્તિબદ્ધ ગોઠવાઈ ગયા. અને એ વખતે મોહિની સ્વરૂપ ધરનાર ભગવાન એ દેવતાઓની અતિશય નજીક એક સુવર્ણ સિંહાસન ઉપર બેઠા. અમૃત ઘટમ સ્વાંતિ કે નિધાય, અમૃતનો ઘડો હતો પોતાની પાસે મૂકો અને પોતાને જાણે એક પણ પ્રકારની સ્પૃહા નથી, નથી દેવો બાજુ મોહ કે નથી દાનવો બાજુ મોહ, કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી. એવી રીતે ભગવાન સ્ત્રેણ લીલયા, એક સ્ત્રીની આકૃતિ ધરીને ભગવાન એવી ચેષ્ટા કરવા લાગ્યા, જાણે કે નિસ્પૃહવત, જાણે કે પોતે નિસ્પૃહ છે, દાનવોને વિશ્વાસ આવે ને એટલા માટે. એ વખતે ભગવાન જ્યારે નિસ્પૃહ છે એવી ચેષ્ટાઓ તો કરતા હતા, પરંતુ અમૃતનો ઘડો બાજુમાં મૂકેલો અને અત્યંત દેવતાઓની બાજુમાં બેઠેલા એટલે વિપ્રચિત નામના જે મુખ્ય દૈત્યો હતા એમને સંશય થયો કે નક્કી આ દેવતાઓના પક્ષવાળી સ્ત્રી છે, ભલે જે હોય તે, પરંતુ દેવતાઓની અતિશય નજીક બેઠા છે આપણને છળીને આપણી સાથે કપટ કરીને અમૃતનું પાન દેવતાઓને કરાવી દેશે. એ આપણને છેતરે એ પહેલા એમની પાસેથી અમૃતનો ઘડો લઈ આપણે જ પાન કરી લઈએ. અને વિપ્રચિત ઇત્યાદિ જે મુખ્ય દૈત્યો હતા એ ઊભા થયા ભગવાનની નજર ન પડે એ પહેલા અમૃતનો ઘડો લઈ અને ત્યાંથી ભાગવા લાગ્યા. નર નારાયણો તત્ર મુનિ ભી સચ આગતો આસ્તામ તો દદૃશા તે તાન દાનવાન હરતો મૃતમ. અને બરોબર એ જ વખતે નર નારાયણ ભગવાન એ ઋષિઓ સાથે ત્યાં આવતા હતા. દાનવોને અમૃતનો કુંભ મોહિની સ્વરૂપ ધરનાર ભગવાન પાસેથી લઈને જતા જોયા એટલે ભગવાન નારાયણે નર ભગવાનને પ્રેરણા કરી અને ભગવાનની પ્રેરણાથી નર ભગવાન અસુરો પાસે આવ્યા. અસુરોને રોયકા અને એમની પાસેથી જે અમૃતનો કુંભ હતો એ અમૃતનો કુંભ લઈ અને ભગવાન મોહિની એમને આપી દીધો. આ બાજુ દેવતાઓ અતિશય ક્રોધિત થયા કે અમારી પાસેથી અમૃતનો કુંભ લઈ જાય. પંક્તિમાં જે દાનવો બેઠેલા એ બધા જ દાનવો ઊભા થયા અને ભગવાન નર એમની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. પણ ભગવાન નર કેવા છે તો કે પૃથ્વી ઉપર રહેલા તમામ મનુષ્યો, તમામ દૈત્યો અને સ્વર્ગની અંદર રહેલા તમામ દેવતાઓ એ બધા સાથે મળી અને ભગવાન નર એમની સાથે જો યુદ્ધ કરે તો પણ ભગવાન અજેય, તો પણ કોઈ ભગવાનને જીતી શકે નહીં. ભગવાન નિર્ભય હતા, અતિશય બળવાન હતા. એકલા નર ભગવાન બધા જ અસુરો સાથે યુદ્ધ કરવા લાગ્યા. અસુરોની પંક્તિમાં મોટો વિક્ષેપ ઊભો થયો. ભગવાનને થયું કે બરાબરનો અવસર હવે મળ્યો છે, બધા જ અસુરો એ ભગવાન નર સાથે યુદ્ધ કરે છે, અત્યારે જ દેવતાઓને પાન કરાવી દઈએ, અવસર સારો છે. અને ઓપોર્ચ્યુનિટી ડઝન નોક ધ ડોર ટવાઇસ. અવસર, આપણના જીવનમાં આવેલી તક એ ક્યારે પણ બીજો દરવાજો ખખડાવતી, બીજી વાર દરવાજો ખખડાવતી નથી. એક જ વાર તક મળે અને એને ઝડપી લેવાની હોય. અવસર જોઈ, તક જોઈ તરત ભગવાન ઊભા થયા અને તરત જ ઉતાવળી ચાલે બધા જ દેવતાઓને અમૃતનું પાન કરાવવા લાગ્યા. અને એ જ વખતે અસુરની પંક્તિમાંનો રાહુ નામનો એક દૈત્ય, એમને ખ્યાલ આવી ગયો કે ભગવાન અમૃતનું પાન કરાવે છે. યુદ્ધને પડતું મેલી અને સૂર્ય અને ચંદ્ર જ્યાં બેઠા હતા એમની વચ્ચે આવીને બેસી ગયા. સૂર્ય અને ચંદ્રએ આ જોયું કે રાહુ આવીને બેઠા છે, અસુર છે. થયું કે ભગવાન તો અંતર્યામી છે, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાવું જિસકે હાથ મેં દોરી. ભગવાન તો અંતર્યામી છે, બધું જાણે છે. અત્યાર સુધી ભગવાને આપણું રક્ષણ કર્યું છે તો વધારે રક્ષણ કરવા માટે રાહુને પહેલેથી જાણી અને ભગવાન એને અમૃતપાન નહીં કરાવે માટે એ કાંઈ બોલ્યા નહીં. ભગવાન ધીરે ધીરે બધા જ દેવોને અમૃતપાન કરાવતા જાય છે. અમૃતપાન કરાવતા કરાવતા સૂર્યને અમૃતપાન કરાવ્યું અને રાહુના મોઢામાં અમૃતનું સિંચન કરતા હતા. એ જ વખતે સૂર્ય અને ચંદ્ર બંને થોડોક ઈશારો કર્યો અને ઈશારો કરતાની સાથે જ મોહિની સ્વરૂપ ધરનાર ભગવાને સંકલ્પ કર્યો અને સંકલ્પ માત્રથી, સ્મૃતિ માત્રથી સુદર્શન ચક્ર આવ્યું અને તરત જ રાહુનું જે ધડ હતું, મસ્તક, એને ધડથી અલગ કરી નાખ્યું. બે ભાગ થયા અને અમૃત એ થોડું નીચેના ભાગમાં ગયું હતું અને મોઢાના ભાગમાં પણ હતું, એટલે એ બંને ભાગ અમર થઈ ગયા. જે રાહુ અને કેતુ તરીકે પ્રસિદ્ધ થયા, સૂર્ય અને ચંદ્રએ રાહુની થોડીક ચાડી કરી હતી એટલા માટે આજ સુધી પણ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વખતે થોડા થોડા નડે છે. એટલે કોઈની ચાડી ચુગલી કરવી, ચાડી ચુગલી ન કરવી. પછી શું થયું તો કે બધા અસુરો ભેગા મળી અને ભગવાન નર સાથે જ્યારે યુદ્ધ કરતા હતા, આ બાજુ મોહિની સ્વરૂપ ધરનાર ભગવાને તમામ દેવોને અમૃતનું પાન કરાવી દીધું. પરિણામે પહેલા જેવા દિવ્ય શરીરે યુક્ત હતા એવી જ રીતે દેવતાઓ દિવ્ય શરીરે યુક્ત થયા. અતિશય બળ પ્રાપ્ત થયું. અમૃતનું પાન કરીને બળિયા થયેલા બધા જ દેવતાઓ એ ભગવાન નરનો સાથ આપવા માટે ભગવાન વિષ્ણુની સહાયથી દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા અને યુદ્ધ કરતી વખતે બધા જ દાનવો એ ખૂબ જ માર પડવાથી પોતાનું જે સ્થાનક રસાતળ પલાયન કરી યુદ્ધ છોડી અને ત્યાં ભાગી ગયા. બધા જ દેવતાઓ એમનો વિજય થયો અને એક કથા અને સૂર્ય અસ્તગતમ અસુરો રસાતળમાં પ્રવિષ્ટ થયા અને એ અવસરે સૂર્ય એ અસ્તાચલને પાયમાં આથમી ગયા. બધા જ દેવતાઓ હતા એ મૂર્તિમાન રૂપે સમુદ્રના દીકરી એવા લક્ષ્મીજી એ જ્યાં સુવર્ણનું સિંહાસન હતું ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય દેવતામૃત પાન વર્ણન નામા ત્રયોદશોધ્યાય અથ ચતુર્દશોધ્યાય. 14મા અધ્યાયનો પ્રારંભ કરતા પહેલા આગળની સંતો જે કથાનું વર્ણન કરે છે એનું શ્રવણ કરીએ. એ કથા એવી છે કે જ્યારે ભગવાને રાહુને અમૃતનું પાન કરાવ્યું એના બે ટુકડા થયા એ અમર થયા. અહીંયા વાસુદેવ મહાત્મ્યમાં એવું વર્ણન છે કે રાહુનું મસ્તક એ મોટો પર્વત હોય એટલું મોટું હતું. તરત જ એ લોકોને ગ્રહણ કરવા લાગ્યું એટલે કે લોકોનું ભક્ષણ કરવા લાગ્યું. અલગ અલગ પ્રકારના વિચિત્ર શબ્દો કરવા લાગ્યું, અવાજ કરવા લાગ્યું એટલે તરત જ લોકોને શાંતિ થાય એના માટે, કોઈ લોકોનું વધારે એ મારી ન નાખે એના માટે ભગવાને ગ્રહ તરીકે એક સ્થાન આપ્યું. એ કથા આવી છે. પછી બધા જ દેવતાઓ એ જ્યારે અમૃતનું પાન થઈ ગયું ને બધું સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું ત્યારે ભગવાન પાસે આવ્યા ને ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે તો બધું જાણો છો, અંતર્યામી છો, તમે એ પણ જાણતા હતા કે આ રાહુ નામનો રાક્ષસ એને જો હું અમૃતનો પાન કરાવીશ તો એ વધારે બધાને હેરાન કરશે, તો એને અમૃતનું પાન તમે શા માટે કરાવ્યું? ત્યારે ભગવાને કહ્યું કે હું જ્યારે અમૃતનું પાન કરાવતા હતા એ વખતે પંક્તિ હતી અને પંક્તિમાં તો શત્રુ હોય, મિત્ર હોય, દેહ હોય, દાનવ હોય, ગમે તે હોય, એમને પીરસવું પડે અને જો ન પીરસીએ તો પંક્તિ ભેદનું મહાપાપ લાગે. અને બીજું, પહેલું કારણ આ અને બીજું કારણ એ, કેટલા દાનવો છે? 33 કરોડ દેવતાઓ અને 66 કરોડ દાનવો. 66 કરોડ દાનવોમાંથી આ રાહુ એક દાનવ એવો નીકળ્યો કે જેની જે અમારી ઓળખાણ થઈ, અમારી ઓળખાણ કરી અને એ આ પંક્તિમાં બેઠા, અમારી ઓળખાણ થઈ એટલે અમૃતનું પાન અમે કરાવ્યું છે. એટલે ભગવાનની ઓળખાણ જો થઈ જાય તો શ્વેતા શ્વેતર ઉપનિષદમાં એવું કહ્યું કે ઈશમતમ જ્ઞાત્વા અમૃતમ ભવતી. એટલે કે ભગવાનનું જો કોઈને જ્ઞાન થઈ જાય તો એ અમૃત કહેતા કે મોક્ષને પામી જાય છે. પ્રેત્યાસ્માત લોકાત અમૃતાહ ભવંતી. આ લોકમાંથી નીકળી અને અમૃત સ્વરૂપ એવા ભગવાનના ધામમાં જઈ અને મુક્ત થઈ જાય છે. ભગવાનનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. અને ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે ભગવાનનું જ્ઞાન ન હોય, ભગવાન સાથે રહેતા હોય તો પણ દૂર ભગવત લોકો એમ નિતરામ અપી. પોતે જે ભગવાન સાથે રહેતા હતા એમને કળિયા છે, બળિયા છે, રાજયોદ્ધા છે, વડીલ છે, સંબંધી છે, અમારા સ્વજન છે, ચતુર છે, ભોગી છે, યોગી છે એવા જાણ્યા તો એ કોઈનું કલ્યાણ થયું નહીં. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની યથાર્થ ઓળખાણ થઈ જાય છે ત્યારે જીવનો મોક્ષ થઈ જાય છે એવું આ કથા આપણને ઉપદેશ આપે છે. હવે 14મા અધ્યાયમાં બધા જ અસુરો પાતાળમાં છે. ઇન્દ્રાદિક દેવો જ્યાં સમુદ્રના દીકરી લક્ષ્મીજી સોનાના સિંહાસન ઉપર વિરાજમાન છે ત્યાં આવ્યા. માં લક્ષ્મીજીના દર્શનનો આજે ખૂબ જ મોટો મહોત્સવ થયો છે. લક્ષ્મીજીનું દર્શન કરવા માટે કોણ કોણ આવ્યા એનું ભગવાને અહીંયા ખૂબ જ સરસ વર્ણન કર્યું છે, એ આપણે સાંભળીએ. આજે જે કોઈ લક્ષ્મીજીના દર્શન કરવા માટે આવ્યા છે એ એમનેમ નથી આવ્યા, બધા જ સોળે શણગાર સજીને આવ્યા છે, સુંદર મજાના વસ્ત્રને અલંકારો પહેરીને આવ્યા છે. સાવિત્રી દેવીની સાથે બ્રહ્મા પધાર્યા. સાવિત્રી એ બ્રહ્માજીના પત્ની છે. એવી રીતે પાર્વતી સાથે શિવજી પધાર્યા, સચી સાથે ઇન્દ્ર પધાર્યા, સ્વાહા સાથે અગ્નિદેવ, શિવા સાથે વાયુદેવ, સંજ્ઞા સાથે સૂર્યદેવ, વૃદ્ધિ સાથે કુબેર, રોહિણી સાથે ચંદ્ર, ધુમોરણા સાથે યમરાજ, ધુમોરણા એ યમરાજાના પત્ની, સ્વયંભૂ આદિ 14 મનુઓ પણ પોતપોતાની પત્નીઓ સાથે લક્ષ્મીજીના દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા એમના પત્નીઓનું નામ નથી લખેલું, નહીતર લિસ્ટ ખૂબ મોટું થઈ જાય. 10 દિક્પાળો પધાર્યા છે, સમસ્ત સિદ્ધો, ગંધર્વો, ચારણો બધા ક્ષીર સમુદ્રના તટે લક્ષ્મીજીના દર્શન કરવા માટે આવ્યા. તમામ ઋષિ મુનિઓ, અદિતિ સાથે કશ્યપ ઋષિ, અરુંધતીની સાથે વશિષ્ઠજી, શ્રદ્ધા દયા ઇત્યાદિ 12 પત્નીઓ સાથે ધર્મદેવ પધાર્યા. મરીચી ઇત્યાદિ મહર્ષિઓ એ પણ પોતપોતાની પત્નીઓ સાથે પધાર્યા છે. ગંગા, સરસ્વતી, રેવા, યમુના, તપતી, ચંદ્રભાગા, વિપાશા, શત્રકુ, દેવિકા, મહાનદી, ગોદાવરી, સરયુ, કાવેરી, કૌશિકી, કૃષ્ણા, વેણી, ભીમરથી, તામ્રપર્ણી, કૃતમાલા, વિતસ્તા, નિર્વંધ્યા, સુરસા, ચમરણવતી, પયોષની, વિશ્વા ઇત્યાદિ તમામ ભારતની જે પણ કાંઈ પવિત્ર નદીઓ કહેવાય છે એ પવિત્ર નદીઓ આજે લક્ષ્મીજીના દર્શન કરવા માટે આવે છે. રંભા, મેનકા, તિલોત્તમા, ઉર્વશી, વિશ્વાચી, મેનકા તમામ અપ્સરાઓ દર્શન કરવા માટે આવી. અણિમા, મહિમા, ગરિમા, લબ્ધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ આ 8 સિદ્ધિઓ, 9 નિધિઓ એ પણ આજે લક્ષ્મીજીના દર્શન કરવા માટે આવી છે. ગોલોક અને વૈકુંઠ ધામમાંથી ભગવાનના પાર્ષદો એ પણ લક્ષ્મીજીના દર્શન કરવા માટે આવ્યા. રાત્રિનો સમય હતો, લક્ષ્મીજીની પ્રસન્નતા મેળવવા માટે પૂર્ણિમાનો આજે પૂનમ છે. પૂર્ણિમાનો ચંદ્ર જેવી રીતે શોળે કળાએ ખીલી ઉઠે, તમામ દિશાઓને નિર્મળ કરી નાખે, એવી જ રીતે ચંદ્રમાએ પોતાની ચાંદનીનો પ્રસાર કરી અને સમગ્ર પૃથ્વીની અંદર પોતાની નિર્મળતાનો વ્યાપ કરી અને ઠંડી લહેર પ્રસરાવી દીધી છે. રાત્રિનો અંધકાર દૂર થયો. બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ સુંદર મંડપની રચના કરી છે. મંડપ કેવો, તો કે 1000 રત્નોથી જડિત સ્તંભોની લાઈન છે. અનેક પ્રકારના ઝુમરો એ મંડપમાં લટકે છે, અતિશય શોભાયમાન. અનેક પ્રકારના કેળના વૃક્ષો, સુગંધમય પુષ્પોના ભારથી નમી ગયેલા કલ્પ વૃક્ષોની મહાપંક્તિ થઈ છે. આવા સુંદર મંડપની રચના બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ કરી. બધા જ મહર્ષિઓએ લક્ષ્મીજીનો અભિષેક કરવાની તૈયારી કરી છે. એ વખતે ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતિક આ 8 જે દિગ્ગજો કહેવાય છે હાથી, એ બધાએ પોતપોતાની સૂંઢમાં પાણી ભરી અને લક્ષ્મીજીનો અભિષેક કરવાનું શરૂ કર્યું છે. ચારેય બાજુ જય જયના નાદ, જય હોના નાદ થાય છે. અને બધા જ આજે જે પણ કાંઈ મહાનદીઓ આવી છે એ બધાએ પોતપોતાનું જળ એ લક્ષ્મીજીનો અભિષેક કરવા માટે અર્પણ કર્યું છે. ચારેય વેદો મૂર્તિમાન સ્વરૂપે આવ્યા. ઓમ આપ્યાયંતુ મમાંગાનિ વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મામા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્તુ અનિરાકરણમ મેસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. આમ ચારે વેદો એ પોતપોતાના વેદ મંત્રો એ લક્ષ્મીજીની પ્રસન્નતા માટે ગાન કરવા લાગ્યા. સર્વત્ર જય જયકાર થયો. ગંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી છે. આમ લક્ષ્મીજીનો એ સમુદ્ર તટે બધાએ સાથે મળીને અભિષેક કર્યો છે. બધાના હૃદયમાં આજે ખૂબ આનંદ વર્તે છે. આપણે પણ ઠાકોરજીના જે પાટોત્સવ હોય એ વખતે ઠાકોરજીનો અભિષેક કરીએ છીએ. આજે રીતિ ઠાકોરજીનો અભિષેક કરવાની એ અહીંથી પ્રથા આવી છે. જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા એ દિવસે એમનો અભિષેક કર્યો. જે પણ દેવોની પ્રતિષ્ઠા થાય એ દિવસે એ બધા જ દેવોનો અભિષેક કરવામાં આવે છે. પછી દર વર્ષે એમની જે તિથિ હોય ત્યારે એમનો અભિષેક થાય. આમ સુંદર મજાની ભગવાન ભજવાની જે રીતિ એ વાસુદેવ મહાત્મ્યમાંથી લક્ષ્મીજીનો જ્યારે અભિષેક થયો એ રીતે મહારાજે આપણા સંપ્રદાયમાં પ્રવર્તાવી છે. ખૂબ જ સરસ રીતે અભિષેક થઈ ગયો. ત્યારબાદ લક્ષ્મીજીને ભેટ સોગાદો અર્પણ કરવા માટે બધા આવ્યા છે. બ્રહ્માજીએ લક્ષ્મીજીને કમળ અર્પણ કર્યું, શિવજીએ રત્નજડિત કુંડળ, સરસ્વતીએ મોતીનો હાર, વરુણ ભગવાને વૈજયંતી માળા, માં લક્ષ્મીના ભાઈ ચંદ્ર લક્ષ્મીજી સાથે ઉત્પન્ન થયા હતા ને એટલા માટે ચંદ્રદેવે નથડી આપી છે. આવી રીતે તમામ દેવ દેવીઓએ લક્ષ્મીજીનો ખૂબ જ સારી રીતે સત્કાર કર્યો. હવે પિતા સમુદ્ર એ વિચાર કરે છે કે અત્યાર સુધી જે પણ કાંઈ નીકળ્યું એ એકબીજાએ વહેંચી લીધું છે, મારી દીકરી લક્ષ્મી એને દીકરીને ક્યારેય વેચાય? દીકરીને વેચાય નહીં. લક્ષ્મીજી કોને આપવા? મૂંઝવણ થઈ એટલે બ્રહ્માજીની સલાહ લીધી છે. ડાહ્યા માણસોને જ પૂછાય, ગાંડા માણસોને ક્યારેય પૂછાય નહીં. બ્રહ્માજીએ શું સલાહ આપી? બ્રહ્માજીને પૂછ્યું કે બ્રહ્માજી, મારી દીકરી લક્ષ્મી એ મારે કોને આપવા? મારી કન્યા, મારી દીકરીનું દાન મારે કોને કરવું? ત્યારે બ્રહ્માજીએ ખૂબ સરસ કહ્યું, હે સમુદ્ર દેવ, લક્ષ્મીજી એ તો અમારા અને શિવજીના માતા કહેવાય, તો અમારી નીચેના એવા જે દેવતાઓ મનુષ્યો અને દૈત્યો એના માતા કહેવાય, એમાં શું કહેવું? અમારા માટે તો એ માતા સમાન છે. હે સમુદ્ર દેવ, વાસુદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન નારાયણ એ સિવાય આ દુનિયાની અંદર લક્ષ્મીજીના પતિ થવા માટે કોઈ યોગ્ય નથી. કારણ કે એ ભગવાન પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ અખિલેશ્વર છે, બધું એમાં રહ્યું છે અને એ બધામાં રહ્યા છે, સર્વના આધાર એ છે. આવા જે પુરુષોત્તમ ભગવાન એ જ લક્ષ્મીજીના પતિ થવા માટે યોગ્ય છે. ખૂબ સરસ વાત કરી હો. હવે કુરુષસ્વ જન્મ સાફલ્યમ પાવયેત્વાનિજમ કુલમ સમુદ્ધર ભવાંબોદેર દત્વે માં પરમાત્મને. બ્રહ્માજીએ હવે સમુદ્ર ભગવાનને ખૂબ સરસ વાત કરી. બ્રહ્માજીએ કહ્યું કે હે સમુદ્ર દેવ, તમારા જન્મને લક્ષ્મીજી એ ભગવાનને આપીને સફળ કરી લ્યો. કારણ કે આ રૂડો અવસર છે. હવે જે વાત કરે છે સાંભળવા જેવી છે. બ્રહ્માજી કહે કે તમે સ્વયં સાગર છો પણ ભવસાગરમાં ડૂબેલા છો, માટે આ ભવસાગરમાંથી તમારા આત્માનો ઉદ્ધાર કરો. સમુદ્ધર દીકરી ભગવાનને પરણાવી જન્મને સફળ કરો. બ્રહ્માજીની સલાહ માની અને સમુદ્રએ પોતાની દીકરીને ભગવાન સાથે પરણાવવાનું નક્કી કર્યું. પહેલા તો વે વિશાળ કરાવ્યું સગાઈ, પછી તરત જ સગાઈ થઈ ગઈ એટલે લગ્ન કરાવવામાં તત્પર થયા. બ્રહ્માજી, ધન્વંતરી, ચંદ્રમા વગેરે દેવતાઓ એ કન્યા પક્ષમાં રહ્યા. શિવજી, ધર્મદેવ એ જાનૈયા થયા. ગંગા આદિક નદીઓ, ઇન્દ્રાણી ઇત્યાદિ કન્યા પક્ષમાં રહ્યા. કન્યા પક્ષમાં હોય તે માંડવ્યા અને વર પક્ષમાં હોય તે બધા. બરાબર છે ને? ભૂલ તો નથી થતી ને? તો વાંધો નહીં, નહીતર ઘણી વાર એવું થાય બોલવાની હોય નરસિંહ ભગવાનની જય અને બોલાઈ જાય હિરણ્યકશિપુ ભગવાનની જય. ધર્મદેવ અને મૂર્તિ એ માતા પિતા તરીકે સ્થાપિત થયા છે. બ્રહ્માજી પોતે આજે ભગવાનના લગ્ન કરાવવા બેઠા. સમુદ્ર બ્રહ્માજીના કહેવા પ્રમાણે બધા વિધિ કરતા જાય છે. અને એ વખતે ભગવાન લક્ષ્મીજીની શોભા કેવી છે, લક્ષ્મીજીની દ્રષ્ટિ ક્યાં છે, એનો ખૂબ સરસ શ્લોક છે. પ્રદાયતસ્મે તનયા મનોજ્ઞાં તત્પાદ પદ્મે કનિબદ્ધ દ્રષ્ટિમ વાસાંસિ રત્નાભરણાનિ ચાદાત ભૂયાંસિ ભૂમ્ને સસમં દુહિત્રા. કેવળ જેની ભગવાનના ચરણોમાં જ દ્રષ્ટિ છે, લક્ષ્મીજીની દ્રષ્ટિ, એ કેવળ ને કેવળ ભગવાનના ચરણોમાં જ નિમગ્ન છે. અતિશય રૂપાળા પોતાના દીકરી લક્ષ્મીજી સમુદ્રે ભગવાનને આપ્યા છે. કેટ કેટલાય વસ્ત્રો, રત્નો, આભૂષણો એ બધું પણ આપ્યું છે. અહીંયા કોને આપ્યું તો કે ભૂમને. ખૂબ જ સરસ શબ્દ છે ભૂમન. ભૂમન એટલે કે વિભુ, સર્વત્ર જેનો વાસ છે અને સર્વ જેમાં રહ્યું છે એવા અતિશય મોટા ભગવાન એટલે કે ભૂમન વિભુ. ભગવાનને સમુદ્રએ થોડુંક આપ્યું, એમાં શું મોટી વાત. આપણે પણ થોડુંક આપીએ તો આપણને એમ થાય કે આપણે ભગવાનને કંઈક આપ્યું. મુંબઈમાં મહારાજના એકાંતિક ભક્ત થઈ ગયા કરમશી ભગત, કરમશી દામશી તરીકે ઓળખાતા કલ્યાણજીભાઈ, કરમશીભાઈ, દામશીભાઈ એવું એમનું નામ. ખૂબ જ પૈસાનું એ દાન કરતા માવદાન કવિએ એક વખત પૂછ્યું કે તમે આટલું બધું ભગવાનને આપો છો, છતાંય પણ કોઈ મંદિરની અંદર કોઈ એમ પૂછાવે કે અમે તમારા નામની તકતી લગાડીએ તો તમે ના શા માટે પાડો છો? ત્યારે એમણે ખૂબ સરસ જવાબ આપ્યો, યાદ રાખવા જેવો છે. એમણે કહ્યું કે ભગવાને આટલી સુખ સમૃદ્ધિ મને આપી, અત્યાર સુધી જેટલું હું જીવન જીવો એટલા શ્વાસ મને પૂરા પાડ્યા છે, ભગવાને ક્યાંય પોતાના નામની તકતી લગાડી નથી, તો હું શા માટે ભગવાનને જે આપું એના માટે મારા નામની તકતી લગાડું? સમુદ્રએ, એટલે કહેવાનું તો એ કે આવી રીતે ભગવાન માટે આપણે થોડું કરીએ તો એમાં કઈ બહુ મોટી વાત કહેવાય નહીં. ભગવાન માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. સમુદ્રએ ભગવાનને પોતાની દીકરીનું દાન કર્યું. બ્રહ્માજી વિધિ કરાવે છે. ભગવાન લક્ષ્મીજી સાથે જ્યારે ફેરા ફરી રહ્યા છે ત્યારે તમામ દર્શન કરનારા દેવ દેવીઓના ચિત્ત એ ભગવાનને હરી લીધા છે અને ભગવાનનું હરી એવું નામ એ સાર્થક થયું છે. મુક્તાનંદ સ્વામીએ ભગવાનના જે લગ્ન થતા હતા એનું એક સરસ મજાનું કીર્તનની રચના કરી છે. વર કન્યાની જોડ બિરાજે રે, જોતા કોટી કામ છબિલાજે રે. વર કન્યાની જોડ બિરાજે રે, જોતા કોટિક કામ છબિલાજે રે. વાજે દેવના વાજાય પર રે, વાજે દેવના વાજા પાર રે. પરણે અખિલ ભુવન નાયા દર રે, પરણે અખિલ ભુવન નાયા ધર રે. બ્રહ્મા ઉચ્ચરે વેદ વચન રે, બ્રહ્મા ઉચ્ચરે વેદ વચન રે. જય જયકાર થયો ત્રિભુવન રે, જય જયકાર થયો ત્રિભુવન રે. ચારે ફેરા હરી સંગ ફરિયા રે, ચારે ફેરા હરી સંગે ફરિયા રે. નારી જગના જીવન ને વરિયા રે, જગના જીવન ને વરિયારે. લગ્ન વિધિ પૂર્ણ થયો. બધા જ દેવતાઓએ એક જ આસનમાં સારી રીતે બિરાજમાન થયેલા તમામ જીવ પ્રાણી માત્રના માતા પિતા એવા લક્ષ્મીનારાયણ ભગવાન એમને અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ આપી અને પૂજા કરી છે. ત્યારબાદ તમામ દેવાંગનાઓ એ ખૂબ જ મંગળ ગીતો ગાવા લાગી અને એ વખતે એ મંગળ ગીતો ગાય છે ત્યારે જેવી રીતે ભગવાન બહાર બેઠા છે એવી જ રીતે એ ગીતો એવા ગાતા હતા કે તમામની અંદર એ ભગવાન જેવી રીતે બહાર બેઠા છે એવી જ રીતે તમામને ભગવાનનું દર્શન પોતાના હૃદયની અંદર થવા લાગ્યું. બધા જ સ્તુતિ કરે છે, ભગવાનની અનેક પ્રકારની પૂજા કરી, પ્રેમપૂર્વક હાથ જોડી, આનંદથી ગંભીર અર્થવાળી બધા જ દેવતાઓ એ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એમની સ્તુતિ કરે છે. એ શું સ્તુતિ કરે છે એ સ્તુતિનું વર્ણન એ આપણે આવતીકાલે સાંભળીશું. અહીંયા 14મો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય લક્ષ્મીનારાયણ વિવાહ ઉત્સવ નિરૂપણ નામા ચતુર્દશો અધ્યાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. કૃષ્ણ મહારાજની જય. વહાલા ભક્તજનો, આજની ધનુર્માસ કથામાં ભગવાન પ્રગટ થઈ દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. રાહુ અને કેતુ ભગવાનને ઓળખી ગયા તો એ પણ અમૃતનું પાન કરીને અમર થઈ ગયા. ભગવાનની ઓળખાણ થાય તો જરૂર અક્ષરધામ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થાય, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ભગવાનના લગ્ન પણ થયા. લક્ષ્મીજીએ લગ્ન કર્યા તો કોની સાથે કર્યા? ભગવાનને જે રાખે ત્યાં લક્ષ્મીજીને આવવું પડે. એ તો સામેથી આવે છે. આપણા હૃદયમાં, આપણા ઘરની અંદર ભગવાનને નિવાસ કરીને રાખીશું તો સહેજે લક્ષ્મીજી પણ ત્યાં અખંડ નિવાસ કરે છે. ભગવાનની ઓળખાણ કરીશું તો આપણને જીવનના ફલશ્રુતિ રૂપે ભગવત ધામની પ્રાપ્તિ થશે. આજની ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના મુખ્ય યજમાન તરીકે જે ભક્તો રહ્યા છે એમને યાદ કરીએ. અમિતભાઈ સોજેત્રા, શ્રી રાજ કાસ્ટેડ પ્રાઇવેટ લિમિટેડ, શૈલેષભાઈ, હંસરાજભાઈ વિરાણી, રસિકભાઈ, માવજીભાઈ કપૂરિયા, એમના સુપુત્ર ધૈર્યના જન્મદિવસ નિમિત્તે તેઓ ધૂનપ્રસાદ અને આજના થાળના યજમાન રહ્યા છે. શૈલેષભાઈ ખેલાણી, બટુકભાઈ રણછોડભાઈ વેકરિયા, કિશોરભાઈ માધવજીભાઈ મુંગરા, ભાવિનભાઈ કાંતિભાઈ ભરડવા, અશોકભાઈ ચૌહાણ, ચંદુભાઈ ટાંક, શાંતિલાલ, રાઘવભાઈ ટાંક, પ્રવીણભાઈ ખેતાણી, હસ્તક નિપુલભાઈ, આ તમામ ભક્તોને મહારાજ સત્સંગ ભક્તિને સેવાનું ફળ વિશેષ પ્રદાન કરે, એમના હૃદયમાં મહારાજ નિવાસ વિશેષ કરે એવી આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.